વિશેષ પરિણામ ઉભો થાય. બીજી અના જડ વસ્તુ જે થઈ થાય મળે છે ખરા પણ જ્ઞાન ઉત્પન્ન છે એ બધા ગમે તો વિશેષ જ્ઞાન ઉત્પન્ન થયા. બીજા બધા જ્ઞાન છે તે આવડે, બીજા જ્ઞાન આવરણ આવે આપડે ખરેખર ખાલી ઊંઘમાં અને બાળકો જેમ અને નિરંતર પરવર્તના દુઃખમાં રહ્યા કરે, દુઃખમાં રહ્યા કરે અને ચક્રાયા કરે, ચક્રાયા કરે ઘર્ષણથી સંઘર્ષણ વગર થાય ઘર્ષણ સંઘર્ષણ ચાલ્યા કરે, સંઘર્ષણ ચાલ્યા કરે પ્રેમા પ્યાલા નહીં નગર આવતો અને પડી જાય તો એને પડી જાય તો નહીં અંદર સંઘર્ષણ થયા આજે તમે તમને એમ લાગે છે તમે ચલાવો છો એ લાગે છે તમે એમાંનું કશું જ ચલાવતા એટલે ખાલી તમે માની બેઠા છો, માની બેઠા છો તમે કશું કરાવતા અને તમારે જે ચલાવવાનું છે ત્યાં તમને ખબર નથી, ત્યાં તમને ખબર નથી તમારે જ્યાં પુરુષાર્થ છે ત્યાં કઈ ખબર છે. પુરુષાર્થ થયા નથી ત્યાંથી પુરુષાર્થ તમારો પુરુષાર્થ ચાલે છે, પુરુષાર્થ બરોબર ચાલે છે. સંઘર્ષ બાબતમાં વિગત થી સમજાવો ને, વિગત થી સમજાવો ને, સંઘર્ષ બાબતમાં વિગત સમજાવો ને, સંઘર્ષ બીજી વાતો નતા એને માટે જ વાતો કરતા આધ્યાત્મિક લાગે ખરું સંતોષી કેવું લાગે અત્યારે નહીં અત્યારે એની વાત આખત ના મૂકવા દે ને આખત ના મૂકવા દે ને તમે વૈકારે કઈ મને આલ્યો આલ્યો આવું કઈ બોલે ને આવું પણ આવું પણ તેની વર્તે છે શુદ્ધ પ્રતિ કહ્યું ભગવંતે દર્શન જે રીતે બીજી જ્ઞાન ની જે ભૂમિકા બતાવી એ આ દર્શન ની ભૂમિકા હા એ મોટા મોટી ભૂમિકા પછી તેનું બીજું નામ પરમાર્થ સંકેત એટલે પરમાર્થ સંકેત આપણા લખમાં આવ્યું ને લખમાં એ પરમાર્થ તો એ ચારિત્ર ની ભૂમિકા માં આવે હા એ ચારિત્ર ની ભૂમિકા માં પણ તે પૂર્ણ ચારિત્ર ને જવું ચારિત્ર પૂર્ણ ચારિત્ર રાખે છે પણ એ ચારિત્ર ની ભૂમિકા તો ખરી જાય ચારિત્ર મોહિની સાથે પણ ભૂમિકા તો ખરી લક્ષ્ય તેનું ચારિત્ર અને આ રીતે પ્રસિદ્ધ ભૂમિકા છે આ થાય તો બધું બહુ ઘણું કહેવાય આ થયું ને ઘણું કહેવાય જેમ આવી પ્રતિ જીવ ની રે ગુજરાતમાં બધું શબ્દ છે એને સમજાય અને આ બધું ન આવ્યું એમ પછી શું થાય અસંગ ને ભિન્ન થઈ જાય તે પૂર્ણ ચારિત્ર કરવું અસંગ ને અસંગ થઈ જાય ભિન્ન થઈ જાય તો એ પૂર્ણ ચારિત્ર ખરું એને પ્રતિથી બેસે પ્રતિથીમાં બેસે બેસે એટલે ચારિત્ર ની ભૂમિકા તૈયાર થઈ જાય ચારિત્ર ની ભૂમિકા ધીમે ધીમે તૈયાર થાય પણ એ તૈયાર ક્યારે થાય ચારિત્ર મોહની જેમ ઘટે ને તેમ થાય એટલે મોહની ઘટતી જાય અને શુદ્ધ ચારિત્ર વધતું જાય હા જેમ મોહની ઘટતી જાય ને એમ શુદ્ધ ચારિત્ર વધતું જાય પણ આ જયારે સંકેત થાય છે ને દર્શન મોહની પસાર થઈ ગયું આખું ના ગયું બધું સંકેત છે એટલે હવે દર્શન વસ્તુ ખરાબ થઈ જશે સાહેબ થઈ જશે કેવું આ ભૂમિકા ક્ષય ઉપશમ ની ભૂમિકા કરી ક્ષય અને ઉપશમ ની ભૂમિકા કરી દર્શન વાળી દર્શન આ તો ઉપશમ આ તો ઉપશમ જ કહેવાય ઉપશમ ની ભૂમિકા ધીમે ધીમે શરૂ થાય ઉપશમ થઈ જાય બહુ કારણ કે ઉપશમ જ સુંદર હોય છે ચારિત્ર મોહની વર્ષે જેમ જેમ ચારિત્ર મોહની મારા કરાર સુધાર થઈ ગયા, અને એના કરાર મારી જોડે ચારિત્ર મોહની તો દર્શન મોહની તો સમાપ્ત થઈ ગઈ હોય, દર્શન મોહની સમાપ્ત થઈ ગઈ હોય ને, ના દર્શન મોહની, દર્શન મોહની આપડે એ તો આખી સમાપ્ત થઈ જાય, પણ પેલા પેલામાં તો ધીમે ધીમે આસ્તે આસ્તે સમાપ્ત થાય, આસ્તે આસ્તે ત્યાં સુધી પરિણામ કેવા થાય, ઉત્સાહવાળા થાય, રુદ્ર પરિણામ થાય, રૌદ્ર થાય, રૌદ્ર પરિણામ નીકળે, રૌદ્ર ધ્યાન ઉભાય એમને ને, તો તમે આપણે એમને આ જ્ઞાન આપ્યું છે ને, એટલે સાહેબ સંકેત છે, શું છે, લક્ષ્મણ હું સુધાર્મા છું, એટલે એમને રૌદ્ર ધ્યાન ના હોય, એટલે પેલા બીજા જન્મ હોવાની કોશિશ થાય, પેલા બીજા જન્મ આવી જાય, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન તરફ ફરે પાછા, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન તરફ પાછા વળે એમ, હા પણ વસ્તુ શું છે, ક્રોધ થયો તો આપડે દીખો, આપડે દેખ્યો એટલે આપડે થોડી ગમે અંદર રૌદ્ર ધ્યાન થયું, સાહેબ ના એમને અંદર રૌદ્ર ધ્યાન ક્યારે કહેવાય, કે ક્રોધ થાય, ક્રોધ પણ ક્યારે કહેવાય, કે જેની પાસે હિંસક ભાવ હોય, પાપ વૃત્તિ હોય, હિંસક ભાવ અને પેલો કાંતો હોય, એ બે હોય તો ક્રોધ કહેવાય, અને હિંસક ભાવ અને કાંતો ના હોય તો ગુસ્સો કહેવાય, ગુસ્સો એ ચારિત્ર બોલી છે, અને આ દર્શન મોહની છે, ક્રોધ શું છે, ક્રોધ એ દર્શન દર્શન મોહની છે, એ દર્શન મોહની માં પેલો એ હોય હિંસક ભાવ થાય, બેન ને ગમે એટલું કરો તો હિંસક ભાવ ઉત્પન્ન નહીં થાય, હિંસક ભાવ ઉત્પન્ન નહીં થાય, આત્મા આનો જાણકાર જ છે, બીજું કઈ છે જ નહીં, ત્યારે બધા માને બને, બધા મને છે, રંગ બીજું બધ છે, આપણા છોકરા કોઈ મારી નાખ્યો, પેલા છોકરા કોઈ મારી નાખ્યો, હા મત જ નથી, મૂળ વસ્તુ મૂળ જ છે, મત જ નથી, આ તો નિર્દોષ માનો કેવી પ્રસંગે તો વસ્તુ થઈ હકીકત થઈ મારો તો છોકરો એવો હોય જ ને, મારો ના હોય તો તમે ત્યાં નો હોય ભગવાન દૂર કરવામાં સમય જતો રહે, અમારે દૂર કરવી ના પડે, અમને સ્પષ્ટ વેદન હોય આત્મા અને તમને અસ્પષ્ટ વેદન તો શુક્લ ધ્યાન એટલે બારમું ગુંઠાવું, પણ નિશ્ચય એટલે બારમું ગુંઠાવું વ્યવહારથી નિશ્ચય શુક્લ ધ્યાન એટલે બારમું ગુંઠાણું કરું, બારમા ગુંઠાણમાં હું તેરમા નથી, હું બારમા છું, પણ મારું સ્પષ્ટ વેદન કેવું સ્પષ્ટ, તમારું આ બધાને અસ્પષ્ટ વેદન કેવું અસ્પષ્ટ, આત્માનું વેદન ખબર પડે પણ અસ્પષ્ટ સ્પષ્ટતા નહીં, શુક્લ ધ્યાન ના ચાર પાયા, એક અસ્પષ્ટ વેદન સ્પષ્ટ વેદન ચાર પાયા, એટલે સ્પષ્ટ વેદન એટલે અમારું મને થાય નહીં હોય નહીં, સમજાય છે ને, હા બધાને પરપણે થી ઉલે થી પડે થાય નહીં, પરિણામ ઉભા થાય તેને ઉલે કચેડવા પડે, કચેડવા પડે દૂર કરવા જ પડે, ધક્કા મારી મારી બાર કાઢવા પડે, કારણ કે એક અવતારમાં અનંત અવતાર સાધુ આવી, આ એક અવતારમાં અનંત અવતાર નું સાધુ વર્ણન છે, વિજ્ઞાન અક્રમ છે, જ્ઞાની કૃપાથી વસ્તુ પ્રાપ્ત થઈ, સીધી ડિરેક્ટ વસ્તુ જ પ્રાપ્ત થઈ, ડિરેક્ટ મળી જાય વસ્તુ સીધી, મહેનત છે એને કરી કે સ્ટેપ બાય સ્ટેપ નહીં, પ્રથમ દેને સત્સંગ નીકળે નઈ આ દાડો ભરે નહી, જયારે કોઈ જ્ઞાની પુરુષ માથે મળશે બીજું કઈ શોધમાં, શ્રીમદ નું વાક્ય છે, બીજું કઈ શોધમાં શ્રીમદ નું, એક સત્પુરુષ ને શોધી તેના ચરણ કર્મો નો સર્વ ભાવ અર્પણ કરીને ઘરચ્યો જા અને મોક્ષી ન મળે, મારી પાસે એની પાછળ સત્પુરુષ ની વ્યાખ્યા આપેલી છે, સત્પુરુષ જેના આત્મા નો ઉપયોગ છે, શાસ્ત્ર નથી સાંભળ્યા નથી, અનુભવ મારી વાણી છે, વાણી જેવી હોય અનુભવ શાસ્ત્રો લખેવી વાણી હોય, કેવી ચાદવાદ વાળી હોય, કોઈ ધર્મ ચિંતિત મારું પ્રમાણ ના દુભાય એવી વાણી, કઈ સભી છે વિધિ કરીએ છીએ તે વખતે તમે અમને શું આપો છો, તમારે સ્થિરતા આપીએ, તમારે સ્થિરતા અને લાઈટ જાય નહીં, લાઈટ ડીમ થઈ જાય, ભૂસાઈ જાય લાઈટ ડીમ થઈ જાય, લાઈટ ની એટલે જાગૃતિ અવશ્ય કરવી જોઈએ, આમાં તો કેટલાક લોકો વખતે નહીં સમજે નાના ગામના લોકો, અમુક ના દર્શન કરેલો છે ને, બે અવતાર લીધે પંદર માં જશે, જીવ નો અધિકાર ના હોય તો પણ સદગુરુ ની કૃપા તો છે, માત્ર કરી આપે એનું નામ જ જ્ઞાન, અને અધિકારી ને અધિકાર બનાવી એનું જ્ઞાન, આત્મા છે ને એટલું જોવાનું, હિન્દુસ્તાન નું એટલું બધું હોય, હિન્દુસ્તાન નું, હિન્દુસ્તાન બહાર નું નહીં, હિન્દુસ્તાન બહાર વાળા એ આત્મા નહીં માનતા હોય, ના એમ માને કે ના માને એને અર્થ જ નહીં. એ બહુ બધા મોટી વાત છે. એટલે ઈસુ ખ્રિસ્ત જેવાની પ્રતીતિ નહીં થઈ રહી. ઈસુ ખ્રિસ્ત જેવાની પ્રતીતિ નહીં થઈ. પુનર્જન્મ સમજતા નથી. પુનર્જન્મ વિચાર પણ આવ્યો તે લોકોને આત્મા ની વાત કામ ની નહીં. વિચારવાની જ નહીં પણ કામ જ ના લાગે. શરીર જ આત્મા માની ના આગળ ચાલે. આ બધું જ આત્મા હું જ છું. આ હું જ છું અને ભગવાને ક્રિયા બધું કરી મોકલ્યો છું. આપડે પેલા જુદા જુદું બધું કેમ દેખાય છે એવું બધું એને સમજાવીએ. હું સાયન્ટિફિક રીતે સમજાવું છું કે આ કોઝિસ એન્ડ ઇફેક્ટ છે. એ પોતે કહેશે ખરું કે આ ઇફેક્ટ છે, પણ છતાં કહેશે કે ના હું પુનર્જન્મ નહીં માનું. કે તું જાણું છું તને મનાવો નિર્ભય બનાવનારી ચીજ છે, સાધન છે. નિર્ભય બનાવવાનું, નિર્ભય બનાવવાનું સાધન છે. પણ જો તેમાં જ રમણતા થઈ તો એ મોહ છે. એમાં ડૂબી જાય તો એ મોહ બની જાય. નિર્ભય બનવાનું સાધન છે. વન ઓફ ધી સાધન, બધા સાધન નહીં, એ સંપૂર્ણ સાધન નથી. સંપૂર્ણ સાધન તો જ્ઞાની પુરુષ. બીજું કઈ શોધ નહી, કારણ કે જ્ઞાની પુરુષ ચાર વેદ ની ઉપર હોય, ચાર અનુયોગ ની ઉપર હોય. દૈનો ના ચાર અનુયોગ ની ઉપર હોય, બહાર હોય, અને ચાર વેદ ની બહાર હોય. ચાર અનુયોગ એ વિકલ્પી છે. શું છે? વિકલ્પી. ચાર અનુયોગ વિકલ્પી છે. ચાર વેદ વિકલ્પી છે. ચાર વેદ વિકલ્પી. અને જ્ઞાની પુરુષ ને વિકલ્પ હોય. છતાં એ અનુયોગ બધું સાધન છે. પણ આવતી સાધન મોટા મોટું જ્ઞાની પુરુષ મળી જાય એટલે બધું આવડું ના આવ્યું. બહુ વખત આવે છે એવું જાણ છે. મને રજે રજ બાબત ની ખ્યાલ છે કે છે. અઢાર અગિયાર સિત્તોતેર ખંભાત સાંજના ગાસીમાં દાદા શું કે છે એમ પૂછે છે. મહાપદ્મ પહેલા તીર્થંકર મહાવીર કયા માપન આ તો તમને કઈ મનમાં એ થયું ચાલો છે. કોઈ ના હાથે ખબર જ નાની સમજણ કેવું છે. એટલે કવિ ને એમ લાગ્યું છે, મને તો એવું મને બધા પૂછે કે તમને શું લાગ્યું. મત ના ભાઈ મને તો શું એ લાગે છે કે બીજું શું થઈ છે. કવિને કઈ નિર્દેશ મળ્યો હશે ને. એમ તો બીજા કારણો હોવા હતા. હા તે એટલે જ બીજા કારણો હોવા હતા. એના આગળ છે બધા કારણો પૂરા બધા આપ્યા. કોઈ કોઈ પદમાં એવા પૂરા આપી દીધા. અને ત્યાર પછી ફરી એક જણ પૂછ્યું, એક જણ આવ્યો તો શું કહેતો હતો. કરો તો મને દાદા કે છે કે સ્વપ્નમાં દાદા પેલા તીર્થંકર આવીને પેલો પૂછવા મળ્યો ધ્યાન ગયા ત્યાં મને ક્યાં છે કે છે તારે કાગળ લખો છે. મને કઈ ખબર એટલે મને શું લાગે ગોટાળો છે. આ પૂછે છે કઈ કામ છે ત્રાણીક રાજા રૂપે દર્શન થયા. એક સપનો આવી ગયેલો, પછી આવતો નતો, પણ આજે મને સપનો આવ્યું. સપનામાં કહ્યું કે સવારે આ શ્રેણી રાજા ભગવાન ને કોઈ પણ વાત પૂછે ને તો એ સ્પષ્ટ જણાવતા હતા. કોઈ પણ વાત પૂછે તો યથાર્થ જણાવતા હતા. તમે આ બાબત માં આપણે અમે પૂછીએ છીએ કે તમે કઈક જણાવો. મને તો એવું ખબર છે ને, આપણે બધી વધારે ખબર નઈ ને, કેવું જ્ઞાન નઈ, પેલું કેવું જ્ઞાન નઈ. હવે પછી શું થશે એવું તો કશું જ્ઞાન નહીં આપો. ઘડી પછી શું થશે એનું ખબર નઈ. શું આપડે ડખો કરીને શું કામ છે? આપડી પાસે મારી પાસે જે પદ છે ને એ પદ છે, એ સરસ છે. પછી એથી બધું મોટું મોટા નહીં મહાપદ નું બનાય કે તારે જ બનાવે તો બનાવે. શું આ તો નોકરી નહીં આલવી તો ના હાલી. આપણું છે છે પદ કે કોઈ ગયું નથી. એને કહીને પછાત પદ માં ગાઈ દીધું. એક પદ માં નથી બહુ સમજતા નથી એટલે સારું છે. એક બે જણ પૂછેલું કઈ દો ને શું વગર હું જોયા શું કહી દઉં એ જાણે. ના ના એવું ઘડી પછી શું થશે એની જ ખબર નથી. તો આગળ ચાલુ રાખવું પડે એમ જ છે. આપડે સુખ ની માળા મંગાવીએ પ્રસાદ રૂપે ખાશે પણ ચડાવશે નહી. પ્રસાદ રૂપે ખાશે ખરા પણ ચડાવશે નહી. મેં વાંધો બધો આપણને છે. એ જુઓ જો એ દુઃખ આપણને જેટલું આપણને આપે ત્યારે આપણે સહન કરવાની શક્તિ હોય તો આપણે કરો, શક્તિ સહનશક્તિ ના હોય તો પછી રવા દો. આપણી શક્તિ જોઈ લેવી જોઈએ. મિયા બેન તો કશું હશે નહીં, તું તું બી હતો આમ કું કાઢના આમ શું કાઢે, કઈ વાંધો જ નથી. એમને દુઃખ લાગતું જ નથી, મરઘો કાપે ને ત્યાં દૂર તો ઘસી ઘસી ધીમે ધીમે કાપે છે. આપણે ગામમાં જતે કઈક લગ્ન હોય તો અમને તો લાડવા 10 મોકલાયા હોય, અમને તો 5 મોકલાયા, સાર મોકલાયા છે. સુખ આપીને સુખ લેવાનું છે, દુઃખ આપીને દુઃખ લેવાનું. એટલે જે આપડે જોયું હોય તે આમ આ કાયદો છે ભગવાન. એટલું શીખજો ને બસ, બીજું શીખવા જેવું નથી. આ ધર્મ જ દુનિયામાં બીજો કશો નથી. બીજાને સુખ આપો એમાં સુખી નથી. સિનેમા કરો, કઈ કમાવો તો થોડી પડતી બધું દિલ સારી, બધું દિલ સારી ને તો ભગવાન આપણું દિલ સારે, નહીં તો ગજું કાપી દેશે ભગવાન. કાપો દાદા ગજું કપાઈ જ જાય છે. સારો એનો તો ફળ આવશે, એની 100% ગેરંટી લે ખવું કરી આવે છે. એમાં તો ફેર નહીં, અને આપેલું છે મારે તો શું ખાવ છે. મારો ધંધો જ છે કે સુખની દુકાન કાઢવી, આપણે દુઃખની દુકાન કાઢવી નહીં, સુખ કી દુકાન. જયારે જોઈતું હોય તો સુખ લઈ જાઓ, અને કોઈ દુઃખ આપવા આવે તો આપણે કહીએ કે બાકી છે મારું, લાવો લાવો લાવો મૂકી રાખીએ, એ આપવા લઈ લઈએ. હિસાબ આપણો છે તો આપવા, નહીં તો કોઈ દુઃખ આપવા આવતું નથી મને. તમને આપી દે પછી એની પાસે કશું ના રે, એટલે તમને ઠીક લાગે કરો. આપડે દુકાન એવી કાઢો સુખ ની, તમે તો બઉ શરીરે મજબૂત, પૈસા માં મજબૂત, બધું કમાય એવા કપાતો એક લાખ મારે પૈસા પાડે એવા છે. કુદરત ની અંદર કૃપા થઈ છે, તમારે સુખ ની દુકાન કાઢો. દાદા સુખ ની દુકાન કરી છે એટલે જ સુખી છું. અને તમને કોઈ દુઃખ આપી જાય ને તો જાણું કે તમે 5 ધીરો હોય ને તો ફરી 5 પાછી આવશે. એના કરતા ધીરવાનું બંધ કરતો, નવું ધીરવાનું બંધ કરતો, જૂનું જૂનું આ જમા કરાય જાય એટલે તમે કરી દો, નવા જો આપડે જ બંધ કરજો. સમજો ને, જેમ તેમ પૈસા પડાવે બધા હાય હાય લે, શું સંસાર નતો કરતો જઈને, એટલે પણ બધી હાય લે. પછી મેં મારા તો આપડે તો આવ્યો તો મારે જોઈને ખુશ થઈ ગયો, દર્શન કરવા માંડ્યો. પછી મેં માથે હાથ મૂક્યો, હવે સુખની દુકાન કાઢો, દુકાન બહુ દુઃખ આપ્યો. મને કે શું સુખની દુકાન, હા કે શું કરવાનું, મને કે કાલથી આવ સુખ આપવું દુઃખ આપવું નહીં કોઈને. શરૂ કર્યું, આજે બહુ શીખી છું પણ પૈસે ટકે બધી રીતે. અને દુઃખ ના દુઃખ આપનાર ને તો કોઈ દાડો કોઈક સરો પાય છે, રાજુર બહેર્યો હોય સમજ ને. આજે વ્યાર વાળા છે ને તે એમને નથી વાત. અને મારી ઉપર તો મેં વચ્ચે કહ્યું હતું લોકોને કે કોઈકને ભીડ હોય તો મારે કહેજો તો હું તમને આપીશ પાંચસો રૂપિયા, એક ઢોલ મારી પાંચસો લઈ જાઉં એવું કહી દઉં. તાકે ના બાબા મારે ભીડે છે તો તમને પાંચ ઢોલ આપીને મારે ક્યાં જવું. એવી કન્ડિશન કેમ મૂકી પણ, હે એવી કન્ડિશન કેમ મૂકી, શું કહ્યું કન્ડિશન એવી કેમ મૂકી તમે? આ લોકો ભીડ હોય તો પાંચસો નથી લેવા તૈયાર, મારવા તૈયાર નથી. મારી મારી જોખમદારી કોણ લે? તમને મારીને હું જોખમદારી ક્યાં પડું? તો તને હશે ને, એટલે આવું જગત છે. તમે મારવાનું કહો તો નહીં મારે, તો પાંચસો આપતા હોય ને અમારે ત્યાં મફત ધોલ આપી જાય તો શું કહું? પાંચસો આપતા હોય, પાંચસો આપતા હોય ધોલ ના આપતો હોય આપડે મફત આપી જાય. મારે તો માનું જોઈ પાંચસો ભલે આ એટલે આવું છે. જરાક કઈક એવું કરો સાહેબ, પંચારી માણસ એ એને બધા ભાઈ પેલા બીજા મેં ગયા હતા ને હીરા વાળા. નરમ થવું જોઈએ આપડે. હા બાપર કેરી આવે તો ઊંચો થાય છે કે નીચો રમત? હા જે ફળ આપવા તૈયાર છે તો ઊંચો નમીને આપે, અને આપડા લોકો થાય કેમ લાગ કેમ શું પાંચ પચાસ એક લાખ રૂપિયા ખબર હોય કેમ સાથી કાઢી ફરી અને આબો બધા સાથી નહીં કાઢતો નહીં. તમને માફક આવે છે વાત? પછી આવીને એક દાડો મારતો તો બધું આત્મનિવેદન કર્યું, આટલું બધું લખીને આવ્યું. છોકરો મરી ગયેલો એનો એનું નામ કેવાય કે જે અવશ્ય થાય છે, પુરુષ નો અર્થ અવશ્ય થાય એનું નામ પુરુષાર્થ. આ તો થાય કે ના થાય, આ તો પુણ્ય પુણ્ય પુણ્ય હોય તો આપણું થાય અને પાપ હોય તો ના થાય, એ બધું પ્રયત્ન આપણે કયા કરવો, સમજ પડે ને? એ બધું એના આધીન છે, તાબે છે. કોને તાબે છે? આપણા લોકો એને પ્રારબ્ધ કહેતા હોય કે એ કહેતા હોય છે. આપણા હાથમાં સત્તા નથી આ. જયારે આત્મા રૂપે થાય ત્યારે પુરુષ થયો કહેવાય. હું આત્મા છું, શુદ્ધાત્મા છું એવું ભાન થાય ત્યારે પુરુષ થયો, ત્યાર પછી પુરુષાર્થ ચાલુ થાય. એ આ સંસ્થા નો પુરુષાર્થ નહીં, પેલો પુરુષાર્થ. તારે પેલો પુરુષાર્થ ચાલુ થયો છે ને? સમજ પડી ગઈ વાતચીત તમે. અને દુઃખ કોઈને ગમતું નથી ને? બિલાડી મોકડાનો કોઈ જીને દુઃખ ગમે ખરું? ના, ઝાડ ને દુઃખ ના ગમે. જો કાપવાનું કાપીએ ને તો મહિયાને દુઃખ થાય, પછી ચીમરે જાય બિચારું, દુઃખ ના ઝાડ ના થાય. એટલે દુઃખ ગમે નહી, સુખ ખોળ છે જીવ માત્ર. એ સુખ એને મળે છે, પણ તે કહે છે કે આવું નહીં, મળ્યા પછી દુઃખ ના આવવું જોઈએ. સુખ આવ્યા પછી પણ દુઃખ ના આવવું જોઈએ. તો કેમ એમ? ત્યાં નિરંતર સુખ જોઈએ કે કાયમ માટે સુખ હોય તો બસ. નિરંતર સુખ તો આ ચીજ વસ્તુઓ ના હોય, આ બધી નાશવંત વસ્તુઓ. એટલે આત્મામાં નિરંતર સુખ છે, એ આત્માનું જ્ઞાન પામો એટલે નિરંતર સુખ તમને પ્રાપ્ત થાય. મારે થયું છે એવું એકડે મન બન ઉપાધિ હોય નહીં, એટલે એમનો મોક્ષ કહેવાય છે. મોક્ષ એટલે નિરંતર સુખ. એ કઈ ભૂમિકા નથી તો આગળ બીજું કશું વાત. તૈયારી થઈ ગયા મહી અશાંતિ થઈ. અંતસ્કર માં જે થાય ને એવું બહાર થાય. એટલે ભાઈ ને કહ્યું સત્સંગ બેઠો ને ઉત્સાહથી બહુ ભારે. પહેલા તારે એટલા આનંદ માં આવી ગયો, તે બિંદાળ તો આવ્યો તો આવ્યો પણ એને બધા જોડે ચાર ચેન થઈ ને આવ્યો નહીં, ત્યારે જ બધા આનંદ માં આવી ગયો. નિશ્ચય વાક્ય બોલે છે, ત્યાગ જ કરો નિશ્ચય કરો. તમારો હોય નહીં નિશ્ચય છે તો ત્યાગી જ છે, નિર્લેપ જ છે. શું છે નિશ્ચય? ત્યાગી જ છે, નિર્લેપ જ છે આત્મા. સારી છે ઉપલબ્ધ સુપર ક્લિયર સુપર ક્લિયર એક વસ્તુ બીજી પણ છે ને કે આ જ્ઞાન પ્રાપ્ત કરીને એવું કઈક બોલવું તે પણ બરોબર નથી. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આવું કઈક બોલવું એના એ બાબતોમાં આપણે પોતે એ રાખે કશું બોલે નહીં તે બધું આત્મા વ્યવહારથી કરતા છે ને સગા વ્યવહારથી જ કરતા છે. તમે નિશ્ચય થઈ અમદાવાદ 60 ડિગ્રી ના ફૂલ માર્ગ વાળા